Mariano. Tiro. જોખમદારી પોતાની છે, એનો કેવા કોઈ દાદાજી બહુ ખાય એમાં કઈ જાત છે જોખમદારી? આપડે બહુ ખાઈએ એમાં જોખમદારી કઈ જાત છે? આ બધા રોગ ખાવાના છે, આ રોગો જાગૃતિ મારે આવા રોગ છે, આવા જે બીજા રોગ જ નથી. માણસે કેટલું ખાવું જોઈએ? તો ઓછામાં ઓછું ખાવું. સ્વાદ માટે નહીં ખાવું, સ્વાદ માટે નહીં ખાવું. રાત વગર જો ખાતો હોય તો બરાબર હોય, ફરી જો ભૂખ લાગે તો લાગે બરાબર. પણ ખરી ભૂખ લાગે તો પોતે કરીને આવેલો છે તે જગી તે જ કરવા શાંતિ છે. કરવું શું જોઈએ કે નિરંતર રહે? શું કરવું જોઈએ કે જેથી નિરંતર રહે? અમારી પાસે ઝીણી ઝીણી વાતો બધી સમજી લેવી જોઈએ. બધી અડચણની વાતો આ વિજ્ઞાન પછી ઝીણી વાત બતાવશે, તો સમજી લીધી પછી એ તો જે સમજાય નથી તો બ્રેક થાય. એટલે આપણે તો સમજ કરો, બીજી કરવાનું કશું ન હોય. જ્યાં કરવાનું તો ભ્રાંતિ અને સમજવું તો વિજ્ઞાન. તીર્થંકર વિજ્ઞાન બે કલાકમાં જે મોક્ષ આપે છે એ રજાઈ દીધું ને આકાર મોટું. આપડે દાના ગયા સાંભળવાનું બહુ ગમે. પછી બૈરી કે જો આજ તું છતે કનમોલ નું કશું શાક ના લાવી કે બીજું કશું શાક બનાવી લેજે પૂરી લાવજે. હું ઘેર જમવા નથી આવવાના, એ મને તો ઉઠવાનું મન નથી થતું. પણ કેવળ કોને જ ગમે કેવું વાય ને વાય દોને જ પેલા માં મીઠું કશે ચટણી ખાવા. પણ દાદા તીર્થંકર ના તો દર્શન થાય તો માણસ નું પાર થઈ જાય. તીર્થંકર ના તો દર્શન થાય કલ્યાણ થઈ જાય. પણ ઓળખી શકે ને કોઈ માણસ ચટણીમાં રહી ગયા. એવું ના બહુ હેલી છે, કારણ કે તમારામાં બુદ્ધિ અને મારામાં બુદ્ધિ રહી પણ હું આ બધી મતી અને હું દેહ નો માલિક ની શરીર થી આ બધું તમને સમજાવવું જોઈએ ને. એટલે સમજે તો તરત જ કામ છે, સમજે તો વાર મારે. પણ આ મારો શબ્દ જ્ઞાન સમજાય છે તો એટલો લાભ થઈ જાય. ભોગવે તેની ભૂલ સમજાય તો ભોગવે તેની ભૂલ કેવી સમજાય નહીં, બીજું કઈ નહીં. તો દાદા આપણે હવે આવતા જન્મ નું કર્યું પાછલા જન્મ નું ધોવું હોય તો શું કરે? પાછલા જન્મ ભોગવી રહ્યા છે એ ઓછા કરવા હોય તો શું કરવું જોઈએ? પાછલા જન્મ ના જે કર્મો અત્યારે ભોગવી રહ્યા છે એ ઓછા કરવા હોય તો શું કરવું જોઈએ? તમે આગલા જન્મ નું તો બતાવ્યું પણ પાછલા ને ધોવાનું શું કરવાનું? લાઈન જ નથી ઈચ્છા કરવાનું, કશું ઓછા કરવાનું નથી અને વધારે કેમ લેણું ચૂકવાનું નહીં. નિયમ થી જ ચુકવાયા કરે. આ ડિસ્ચાર્જ કરવાનું ના હોય, જોયા કરવાનું કેવી રીતે દેહું ચુકવાય છે તે બધું. શું દાદા લોકો એવું કે છે કે અમે ભગવાન નું નામ દીધું ને અમને જોઈતું મળ્યું તારે, એનો અર્થ શું? ભગવાન પણ લોકો નું થાય છે એવું? ભગવાન ને પછી કઈ હોતું નહિ, એ તો ખાલી હે દેશ મળે છે ભગવાન ને. અહીં હિન્દુસ્તાન માં લોકો શું કહે છે? દાદા ભગવાન તમે તો આ કર્યું, મારું આ કર્યું ને તમે આમ કર્યું તેમ કર્યું. અરે ભાઈ મેં નથી કર્યું, એ તો મારું યશનામ કર્મ છે. હું શું કરું? યશનામ કર્મ સમજ ને. કયું નામ કર્મ? યશનામ કર્મ. યશનામ કર્મ અને તીર્થંકર બહુ હોય. હું તો નામ દેતો છું અને અપયશનામ કર્મ છે. એને જેને કામ કરે કામ કરે છે તો અભ્યાસ જ મળ્યા કરે. અને પેલા હાથ એવું યશ નામ કર્મ મારું ભાર બધા ઘણા લોકો નું કામ થઈ ગયું. હિન્દુસ્તાન માં ઘણા આપણા લોકો તો ઘણા લોકો નું કામ થઈ ગયું. અને મોટા મોટા બળવાખોરો માટે મોટા મોટા. પણ દાદા પ્રાર્થના કરે કે દાદા નો સમજે કે દાદા ને એ કરે તો એનું કઈક તો હટતું હશે ને. એનું એનું આ એનું જે સારું થાય છે તે કઈક તો એનું હટ્યું હશે ને, કે કઈક કર્મ ઓછું થયું હશે કે એવું કઈક તો થયું હશે ને. ના એ તો નિમિત્ત છે, એ થવાનું હોય ત્યારે છે તે ક્યાં દાદા યાદ આવે નિમિત્ત એમને એમને નિમિત્ત થી બોલવાથી આપણને ફળ મળે. પણ એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે, એવિડન્સ છે એ પોતે કરતા નથી. ત્યાં વિતરકોની પાસે ચાર હજાર નથી. લોકો એની પાસે પૈસા ખોરે, સ્ત્રીઓ ખોરે, છોકરા ખોરે, એમ પણ હોય ને વિતરાકતા હોય. રાગદેશ રહીત પણ નિર્ભય સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્ટ, એ ડિપેન્ડન્ટ હોય તેની પણ આપી શકે. પણ દાદા વિતરાગ ના શાસન આપણે જે શાસક રક્ષક દેવ દેવી ને એવું બધું કે છે તે ખરેખર વિતરાગ ના શાસન માં એવું બધું એમ કે રાજ્ય જેમ રાજ્ય હોય તો રાજા હોય, પ્રધાન હોય, મંત્રી હોય, સેક્રેટરી હોય, બધા છે કેવું હોય એવું વિતરાગ ના શાસન માં પણ આવું કોક ને કઈક તો કરતું જ હશે ને. આવા વિતરાગ ના શાસન માં આવા બધા હશે તો ખરા ને, કોઈ મંત્રી હશે, કોઈ સેક્રેટરી હશે, કોઈ શાસક હશે, કોઈ રક્ષક હશે, એ બધું હશે જ ને, બધું કરું તો એ મદદ નહીં કરતું હોય વિતરાગ ના શાસન માં? ના, એવું કોઈ ના મળે. વિતરાગ નું શાસન ફક્ત શાસન શાસન દેવો હોય છે તે ધર્મ નું રક્ષણ કરે. ધર્મ એટલે ધર્મ ઉપર આખતા હોય તો યાદ કરે. પણ ધર્મ નું રક્ષણ કરે એવું છે વાત તો ખરી. આજે આપણે તમારા રાજમાં રહેતા હોય, તમે રાજા હોય, તમારી પ્રજા હું દુખી હોઉં તો તમે દુખી તો ના થવા દો ને રાજા તરીકે, કે રાજા થઈને મારી પ્રજા દુખી કેમ થાય? દુખી તો રામ ને હું વાઈફ લઈ ગયા એ દુઃખ હતું. શું કહ્યું? અહીં તો પછી દુઃખ કૃષ્ણ ભગવાન આ બધા વાસુદેવ નાક માં હોય બધા શું માટે એ કઈ દુઃખ નથી. હોવું જ ઘટે, જરૂરિયાત જ છે. પ્રાર્થના કરવાથી તમારું કઈ ફળ ના આવે? પ્રાર્થના નું ફળ એટલું, ભૌતિક સુખ ને માટે માગો તો એને ભૌતિક ફળ આવે. તે કોણ આપતું હશે? હે, એ કોણ આપતું હશે? કોઈ આપનારું નથી. વિસર્જન કરનાર કોમ્પ્યુટર છે બધું. ના ભાઈ, ભૌતિક સુખ કોક ને તો એડજસ્ટ કરવું પડતું હશે. પ્રાર્થના ના પાવર નું, તમારા કરેલા નું ફળ છે બીજું કશું. એટલે તમારું એવું કેવું છે કે પ્રાર્થના કરવાનું આપણને મન થાય એનો અર્થ એવો કે આપણા કોઈ કર્મો હટી જાય છે ને આપણા સારા કર્મો કરવાનો આપણામાં એ ટાઈમે એવું આવે છે? આપણે આ દરેક માણસ જોડે આપણે ડીલિંગ કરીએ છીએ. હા, ડીલિંગ કરીએ છીએ. એમાં આપણે નક્કી કરીએ કે મારે સુખ જ આપવું છે, કોઈને દુઃખ તો નથી જ આપવું. સમજાય? એટલે કોઈને દુઃખદાયી થઈ જાય તો આપણે એને સમજાવી પટાવીને પાછા અરે કહીએ કે ના ભાઈ મારી ભૂલ થઈ ગઈ, આમ તેમ કરીને નિવેડે લઈ નાખીએ. અને સુખ જ આપવું છે તો એના ફળ રૂપે તમને સુખ જ મળશે. શું? અને દુઃખ આપવું છે નક્કી કરશો, દુઃખ જ મળશે. માટે જે તમને જોઈતું હોય તે આપો અમાને. સમજે ને? હવે તેનાથી ક્રેડિટ થાય છે, તેનાથી ડેબિટ થાય છે. અને ક્રેડિટ થયેલી હોય તે આ ભાવમાં તમને અહીંયા આગળ ઘેર બેઠા એમને પ્રાપ્ત થઈ જાય છે. તમને સંજોગો ભેગા કરી આપે કે ભાઈ અમેરિકાનો વિચાર આવે, અમેરિકાનો ભય થાય, સંજોગ ભેગા કરી આપે, અહીંયા ભાઈ કરાય, ગાય જગ્યા મળી જાય તો આ બધા સંજોગો ભેગા થઈ જાય. શું થઈ જાય? ધારેલા સંજોગો બધા ભેગા થાય, એને નામ ક્રેડિટ. અને ધારેલા સંજોગો નો વિરોધ થાય એ ડેબિટ. પણ દાદા એવું કઈક તો નિમિત્ત હશે જ ને કે આજે દાદા આવે ને મને પ્રેમ થાય ને દાદા ની જોડે ના. પણ એવું કેમ થતું હશે કે દાદા જોડે માણસ રહેતો હોય રોજ નો રોજ ને એને કશું જ ના થતું હોય, એક દાડો કઈ એવું ઉઘડી જાય કે પછી દાદા દાદા જ થયા કરે? હા, તો એવું ઉઘડી જાય ને કરે કરે. પણ એ ઉઘડવાનું કારણ શું? કે એના કર્મો ટાઈમ પાક્યો ના હોય ત્યાં સુધી. હા, ટાઈમ પાકવાનો એટલે શું? એક આ બાબત કેરી થાય છે તે આપડો બહુ હોય. પણ પેલી આવડી થાય આવડી થાય આવડી થાય પછી એક દાડા બધા ગેસ્ટ આવે તો આપણને ગેસ્ટ કે આટલા બધા તમારા બાદ છે રસ ઘેરીઓ ખવડાય રસ ખવડાય તો આપણે ત્યાં જઈને બાર કહી આજે બાર ગેસ્ટ આવ્યા છે તો ના પાકી સિવાય ના ટાઈમ પાકવો પડશે. ના હોય ભાઈ? હા, એવા ઘરનો પાક પરિપાક થાય છે. પરિપાક થઈ લગભગ 80-85 વર્ષે હવા હું વર્ષે પરિપાક થાય એનો પછી ફળ આપે કડવું કે મીઠું. શું? હા, તમને ત્યાંથી ભણતા જતા મીઠા ફળ આપવાનું શરૂ થયેલું. આપણી બધી ઈચ્છા ધારણા પ્રવર બધાને ઘરમાં સંતોષ થાય. એ ભૂપેન્દ્ર પાણ્યો તે એમને સંતોષ થયો, ભૂપેન્દ્ર ગયો તે એમને સંતોષ થયો, ત્યાં દાખલ થયો એ સંતોષ, બધાને તમને સંતોષ થાય, બધાને સંતોષ થાય, અમારા જેવા ને સંતોષ થાય જાણીએ છીએ. પણ દાદા એ તો હું કઉ છું કે આજે હું તો નાનો હતો તઈથી બધા દાદા ભગવાન પછી જાણે છે, પણ હું તો નાનો હતો તઈથી દાદા ભારે ને તેથી દાદા ભગવાન દાદા ભગવાન કઈ થી માજી તમને દાદા રસ્તામાં આવતા મેં બહુ યાદ કર્યા છે. ત્યારે કોણ દાદા ઓળખતું હતું? એ માજી છે તે કેતા ને ઝીણી વાત મને બહુ ગમે છે. માજી પણ જઈને ઝીણી વાત સમજાવતો એ કાકા જે સારા બહુ હંભાઈ કરેલું સોમચંદભાઈ માણસ ચોખ્ખા માણસ એટલે મને ગમે બહુ ચોખ્ખા એટલે કોઈ નઈ કોઈ ચૂરીએ નહીં. શું? બરાબર. પોતાના પોતાનામાં સભી લેવાનું સીધા માણસ બહુ બહુ સીધા. શું? એનો મકાન હમ કરવાનું હતું રિપેર કરવાનું તમે સમજે ને કે હું કોન્ટ્રાક્ટર છું, બીજી કઈ માનસિક કરવાની જરૂર નથી, કે હું બધું સમજાઈ પાડીશ કે હું આવીશ બે વાર તે કોઈ વાત કોન્ટ્રાક્ટર પછી બિલ મૂકશે 2000-3000 તે કાકા ગભરી ગયા અને કહું ના અમારી માં એવું ના થાય કાકા કોક ના કયા પણ ચાલે સાધુ મહારાજ ના. તમે તમે તમારું તે કોઈની દ્રષ્ટિ થી તમે પોતાનું મેળ મેળવી જુઓ, માપી જુઓ, ઇઝ ઇટ કરેક્ટ ઓર રોંગ. એટલે એમને સાધુ મહારાજે કહ્યું કે આ મૂર્તિ એ તો જડ છે. એટલે પછી સાધુ મહારાજ કહે દીધું આ સમજાય પોતાની ભાષામાં. એટલે પછી આગળ મને કહે છે આ જડ ને પગે કેમ લાગે, મને હા બોલા એ કહ્યું. લોકો કેટલાક લોકો એને દર્શન કરતા હોય, કેટલાક ના વ્યૂ પોઈન્ટ એને દર્શન કરવાનો છે, નહી આપડો વ્યૂ પોઈન્ટ ના હોય તેના માટે વાંધો નથી. એ કઈ મૂર્તિ એમ નહીં કહેતી મને તમે પગે લાગો, પણ આપડે એ તો ના જ કરાય, કારણ કે લોકો એનું પાણી ભગવાન માને છે ના કરે એ બધું બોલે છે પાપ સમજાવો સમજાય ને શું તે થોડો થોડો ઓછો કરી રાખે સમજે ભાઈ ભાઈ ને અને સોમચંદ બિલકુલ નહીં સોમચંદ તો બધું નીકળી જ ગયેલા એ બાબુ સોમચંદ કર્મ જ બંધ નથી ખાસ ચાલે ભૂપેન્દ્ર તો બધું નાનો આ દાદા તમે આપ્યું કોઈ કે આ મને આપ્યું મને મારે ઘેર કશું સાધન હતું એકદમ 1,00,000 રૂપિયા થઈ ગયા. અરે ભાઈ એવું કશું ના હોય, પણ હું બોલું નહીં કશા બસ શા માટે બોલું ચાલવા દે ને કાઢું. મારે તો કઈ ઓછો, હું તો ધોતી મારા ઘરનું પહેરું છું, મારે કઈ ઓછું લેવું છે કે માલ લેવું છે કે તાર લેવું છે. હું તમને રોજ અહીંયા લાવું, હું તમને રોજ અહીંયા લાવું છું. શું તમને રોજ અમેરિકા મારી ઘરે લાવું છું? હા પણ તે હું આવું છું અમેરિકા અહીં ઘેરે આવું છું અને બધે ફરવાનું મારે રાખ્યા કરવું પડે ને. હશે કે નહી ખબર કરે બધા રોજ એને ચમત્કાર કે દાદા નો કાલે અથવા તો ઉઘાડો ચમત્કાર કે દાદા તમે રાતે કાલ બપોરે આવ્યા હતા ને તમારે જે ભણેલા મેં શું વાત કરી હતી આવી આવી વાતો કરી હતી પછી તમે ગયા તમને મૂકવા આવ્યો તો હું ને હવે દાડિયા ની વાત કરી એટલે પછી મારે આ કેવું પડે એને બધું મુજામણ થઈ જાય ને સર થાય. એટલે આ તો એવું છે ને કે આ દેહ ને અમે માલિક નથી, સર્વિસ રહેશે અને માલિક છીએ એવું એ ખ્યાલ જ નથી અમને. ના મેં તમને કર્મ કયા જન્મ ના કર્મ નું તમે કીધું ને મેં એટલા માટે પૂછ્યું હતું કે અત્યારે દુનિયામાં લોકો રોકડિયા ધર્મ વાળા છે, રોકડો હાજે ગલ્લામાં વકરો દેખાવો જોઈએ લોકોને. અત્યારે કેવું છે કે દુનિયામાં એમ અત્યારે કેવું છે કે લોકો રોકડિયા ધર્મ વાળા થઈ ગયા છે, એમને હાજે ગલ્લો ખોલે વકરો દેખાવો જોઈએ. જગત ને તો આવું જ જોઈએ, જગત ને તો બધું જગત ને રાડા ખાવાના છે, મતદ નથી રોકડું અને છોકરા છોકરો એ જગત ને બરાબર એમને માટે જ છે આ જગત ને બધું. અને એ બધા રિલેટિવ ધર્મ છે, આ રિયલ રિલેટિવ છે. કેવો છે રિયલ રિલેટિવ? હા એટલે આ તો અહીં તો ક્વોન્ટિટી ભેગી કરો છે નથી, ક્વોલિટી ભેગી કરો છે. અહીં તો બધા બહુ આવે ના પાડતું પૈસા માટે આવેલા વિષયો માટે. આપણે મોક્ષમાં જવું હોય તો અહીંયા આવજે, અહીં બીજું કામ નથી. દાદા બીજું એક પૂછું, તમે ત્રિમંત્ર કેમ આપ્યો? ત્રિમંત્ર એવું છે ને કે મંત્ર નિષ્પક્ષપાતી હોવા જોઈએ. વિતરાગો નિષ્પક્ષપાતી હતા, જૈન એક પક્ષપાત છે. જૈન એક પક્ષપાત છે, એ લોકો એ સ્વીકાર્યું ભાઈ એમનો ધર્મ બહુ સારો છે વિતરાગોને કેવું, તેના લોકો એ સ્વીકાર્યું ના માટે કઈ. પણ ભાઈ વિતરાગોને તો બધા હતા શું કે સમજે ને, એટલે તાઈ મંત્ર બોલવાથી ઘણા લોકોને ફાયદો થયો મળે ના. પણ હવે આપણે અને બીજું નૌકાર મંત્ર છે ને, એ તમને અને સાધુ મહારાજ ને ખબર ના હોય સંન્યસ્ત મંત્ર છે. શું છે સંન્યસ્ત મંત્ર. સંન્યસ્ત મંત્ર એટલે જયારે સંસારમાં લેવા દેવા ના હોય એવા ત્યાગીઓ આચાર્યો એમને એકલા ને એકલો બોલે ચાલે. બીજા બધા સંસારમાં લેવા દેવા પૈસા લેવા દેવા નથી, બૈરા છોકરા તેને બધા પેલો સંન્યાસ્ત સંસારમાં કઈ ફળ આપે ને અને સંસાર વિચાર ઉપાડી જાય છું. એટલે પદ્ધતિ સાયન્ટિફિકલી બધું આ વસ્તુ છે. આપડે તો બધું વિજ્ઞાન છે આખું. એક શબ્દ વિરોધાભાસ છે કેનું વિજ્ઞાન. એ પાછળથી આ ચૌદ આપતો વાળી સમજ ને તે જ શાસ્ત્રો તરીકે વપરાશે. અત્યારથી વાપરવાનું શરૂ થઈ ગયું શાસ્ત્રો તરીકે. કારણ કે સાદી ભાષામાં સમજાય છે ને. તો દાદા હવે ઓમ આપણે શ્રી મંત્ર માં જે શિવપદ છે, શિવ નો મંત્ર છે, તો શિવપદ નો અર્થ શું? એ કલ્યાણ પદ, જે કલ્યાણ કરીને બેઠા છે એવા પુરુષ નમસ્કાર કરું છું. શિવ એટલે ભગવતે વાસુદેવામાં બી એવું વાસુદેવ એટલે જેને આપણા 63 સલાકા પુરુષ ભગવાને કહ્યા છે એ વાસુદેવ કહેવાય. એમાં વાસુદેવ આવી ગયા. 63 સલાકા પુરુષ એટલે 63 પુરુષો દરેક છતે અવસર પીઢી અને ઉત્સવી આ બે ભાગ એના. તે અવસર પીઢી એટલે ઉતરતો કાળ, ઉતરતો અવસર પીઢી કાળ છે. તેમાં 63 પુરુષો જન્મ પામે અને ઉત્સર પીણી પાછા 63 જન્મે. હવે 63 માં કોણ કોણ? 24 તીર્થંકરો, 12 ચક્રવર્તી, 24 બાદ છત્રી, પછી 9 વાસુદેવ. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ કહેવાય, લક્ષ્મણ વાસુદેવ કહેવાય. 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ. પ્રતિ વાસુદેવ એટલે રામ રામ જરાસંગ અને 9 છે તે બળરામ. તે રામચંદ્રજી આ કૃષ્ણ ભગવાન ના ભાઈ બળરામ હતા. એ 9 બળરામ તે 9 હત્યાવી ને પેલા છત્રી શ્રેષ્ઠ પુરુષ મોક્ષ માં જવા લાયક પુરુષો લોક પૂજ્ય. ત્યાં પૂજ્ય ગણવા છે વાસુદેવ અને આખરે તીર્થંકર થવાના છે વાસુદેવ. બધા વાસુદેવ તીર્થંકર થઈ ગયા પછી બધા વાસુદેવ તીર્થંકર થાય થવાના મળે થાય પણ થાય છૂટકો જ નહીં. દાદા હવે તો આ ઉતરતું છે તો હવે તો કેટલા વર્ષો પછી થી તીર્થંકર થવાના આ ભરત ક્ષેત્રમાં. પણ હવે જે મોક્ષ જવાના એ શું બીજા માવતી ક્ષેત્રમાં જવાના અને ત્યાંથી પછી થી આગળ જવાથી જે આપણું આ વિજ્ઞાન છે એ મહાવીર ક્ષેત્ર માં પહોંચી જવાના. સિમંદર સ્વામી ની પાસે જ પહોંચી જવાના. કારણ કે સિમંદર સ્વામી ના હજુ 1.5 લાખ વર્ષ સુધી જીવાના છે. એટલે આ લોકો ને ત્યાં આગળ એમની હાજરી માં જ મોક્ષ થઈ જાય. એ પોતે રહે છે પણ હમણાં જે જાય છે મોક્ષ થઈ જાય. મારે પોતાને રહેવું પડશે પણ મારા હાથે બીજા બધા મોક્ષ જ ચાલે છે. મેં તો જે ભાવના કરી મારે લોકનો હે સુખ હું પામે છે લોકો પામો એને પૂરી કરવી પડશે. અને મને તો આ લોકો શું કે કવિ રે બધા પુસ્તક માં શું લખી નાખેલું, શું લખી નાખેલું જાણો છે? પેલું અહિયાં કે છે કે પેલું? ના મારી કાંઈ નથી એ પુસ્તક. ના ના એટલે આપડી પેલી છે તે એ હતી મુક્તિ સુખ એકમાં. મુક્તિ મારી કને છે જ નહી. લાસ્ટ ટાઈમ મને કાકા કીધું પણ મારી કને નથી. અમારી ઘરે તો પેલી એ જ છે આપડે. એટલે કૃષ્ણ ભગવાન લગભગ મને ખબર છે કૃષ્ણ ભગવાન લગભગ 12માં 13માં તીર્થંકર છે. પછી દેવકીજી એનો મધર છે અને એનો બ્રધર છે. અને રાવણ પણ આ ચોઈસમાં છે. અને આમાં કવિએ અમારા માટે શું લખ્યું બધી બેઠી જગ્યાએ એ દાદા છે તે પદ્મ ના પોતે જ છે. પેલા તીર્થંકર આવતી જોઈ પદ્મનાભ એટલે કરી આમાં લખેલું છે કે પછી ઘર માસ ને સપન આવે મને પૂછાય તો પણ હું બહાર ના પડ્યો છું આ વાત કરું નઈ કારણ કે ચોટી પડે લોકો ચોટી પડે તે લોકો ટીકા કરે ટીકા કરે એટલે લોકો ટીકા કરનાર દોષ ભયંકર દે આપડે જરૂર શું છે બિન જરૂરિયાત મારે જે છું એ બરોબર કરેક્ટ છું કારણ દાદા ભગવાન હું છું એવું કહેતો જ નથી ને દાદા ભગવાન મેં પ્રગટ થયા તે કહ્યું સોસાયટી કરવાના નહીં તો લોકો ટીકા કરીને દોષ દે શું એટલે હું શું કહ્યું મારી 356 ડિગ્રી છે ભગવાન 308 ડિગ્રી છે કારણ કે લોકો ટીકા વધારે કરનારા હોય છે આવે જો કે બંધ થઈ ગયો ટીકા થઈ ગયો બંધ થઈ ગયો અમારે તો અમદ પાર વગર ટીકા કર પટેલ વાત ને દોષ પડે એનું વિચાર એટલે સારું આપડે ગુપ્ત રહીએ પણ હવે ખુલ્લું કરે અમારું દોષ નહીં આવે લોકો સમજી ગયું ના વાત સાચી છે પેપરો પેપરો માં આવ્યા કરે એટલે બધું અને ભાષા જાણે ને બધા પુસ્તકો વાંચ્યા લોકો સાડા સાડા થઈ ગયા અને લોકો એ કહ્યું તે ગોડ ઇઝ ક્રિએટર બધા કે કરે છે આપડે એકલા મારી બાફ્યું તીર્થંકરે કહ્યું તું મારી ભગવાન કહ્યું આ જઈને ન થાય પણ જઈને કહે ના ઉપર ભગવાન તો છે ભગવાન વગર ના ચાલે કે પણ આપડે એને ખુલ્લું કરી એ જ કરી આપ્યું ગોડ ઇઝ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ પોઈન્ટ ઓનલી નોટ બાય ફેક્ટ બાય ફેક્ટ ઇઝ નોટ કરેક્ટ પણ જેટલા પાના એટલા તો બઉ મસ્તી આવી ગયેલું ખરે પછી 30,000 માણસ અનુભવે ખ્યાલ આવે છે અનુભવ થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આ પમાય છે નહી તો બધી ઉપાધિ થયા કરે આખો દાડો હાઈવે હું ભૂપેન્દ્ર હું જ અશોક ને ક્યાં સુધી ભૂપેન્દ્ર ખરા પણ એના આ વ્યૂપોઈન્ટ થી ભૂપેન્દ્ર પણ ખરેખર જેને ભૂપેન્દ્ર બોલવું અને માય ને ભૂપેન્દ્ર બોલવું બે જોઈ રહ્યો બસ હા હા સાધુ અત્યારે કોઈને ખબર ના પડે બધું અત્યારે વેળું કુટેલું આ તો વિજ્ઞાન કેવી રીતે ખડું ઉભું થયું આ કોઈ હિપ છે આ કોઈ જાતનું એ લોકોનું કલ્યાણ થવાનું થાય નહીં તો કોઈ માણસ ચિંતા રહી થઈ શકે નહીં બધા એ નિરંતર ચિંતા એમાં વગર આપણા લોકો રહી શકે સારી રીતે આપડે તો 10-12 ઉપર પેલા ખેતી બી કેતા હતા કે આસામ બધી મુંબઈ માં મારે કસે ખર્ચો કરીને બધો હું કરું પૂરો કરીશ ના મારે તો આશ્રમ એ ના જઈને કશું ના જઈ હું આશ્રમ બધવા નથી આવ્યો તો જ્યાં કે ઝાડ નીચે વાત કરીશ એટલે કોક ની ઘેર વાત કરીશ આશ્રમ તો શું કરીશ હિન્દુસ્તાન માં ભજી કરી સંકેત થયો કે જગત નું કલ્યાણ કરવા માટે એક જ આ રસ્તો છે એ બધા ધર્મ નું સમયભય કરો શ્રીમંત સ્વામી બિહારી અને બધા લોકો બધા બધી કોમાં શ્રીમંત સ્વામી જાણતા હતા આમ તો આમ પગે લાગતા થાય ને લોકો જૈનો જાણતા નહીં થોડા ઘણા જાણ બીજા બધા તો દાદા આપણે આપણે છે તે આ સિદ્ધ ચક્ર બતાવી છે જૈનો માં વિતરાગ નું એમાં ચાર પદો આપે છે ને કે ઓમ ઋણમો ધમણસ્ય ઓમ ઋણમો નાણસ્ય ઓમ ઋણમો ચારિતસ્ય ઓમ ઋણમો તવસ્ય એ જે છે એટલે તમારા એટલે આપણે વિતરાગ ને જેવી વિનંતી કરીએ છીએ કે ભાઈ તમારે જેવું જ્ઞાન ચારિત્ર દર્શન અને તપ મારામાં આવો એમ કે એવું જ કહીએ છીએ ને આપણે વિતરાગ ને જ માગીએ છીએ વિતરાગ ની પાસે ને હવે એ જ્ઞાન ચારિત્ર દર્શન અને તપ જરા ચારિત્ર તપ ચાર પાયા મોક્ષ એ ચાર પાયા મોક્ષ ના એ જરા ડિટેલ માં સમજાવો કે એનો અર્થ ખરો અર્થ શું એનો જ્ઞાન એટલે આપણે ખરેખર એક્ઝેક્ટ શું છે એ આપણા લક્ષ્યમાં રહેવું જોઈએ જ્ઞાન, અને દર્શન એટલે શું? પ્રતીતિ રહી છે, પ્રતીતિ ડગે નહીં ક્યારેય પણ. કોઈ માણસ કહેશે અશોક તમે આ ગુનો કર્યો છે તે કર્યો છે, તે આપણે સમજી જવાનું. ત્યાં કેવાનું ગુનો મેં કર્યો છે એમ કેવું પડે વ્યવહારમાં, પણ હું પણ